હું કરું છું એવું બોલું છું, પણ કોઈ ફરી એમ નથી બોલતી. મેં કાંઈ કરું નથી બોલતી. હું શું કરું છે? મારે બહુ વ્યાજ મહિનો થયો કશું એનું શરૂઆત બિગિનિંગ નહીં કરી. મને આ રોજ એ થયા કરે કેન્સલ કઈ નાખો. કેન્સલ કરે નાગો છે, ફોન જમાવ્યો છે એના કરે કે ચાર વાગે તમે હાર. આ કઈ હાર તો બનો કઈ આપડે કરવાનું થયું કે ભાવ વધી ગયા. ભાવ વધી ગયા તને થોડા પૈસા અમે આપીશું કરીને કઈ દારૂ પી કે મી કરું મી કરું કરતો હતો. મી કાય કરું કે ડાક્ટરો હાજો થયા કે જો ઇન્જેક્શન આપ્યું તેથી આ બેઠો થઈ ગયો. મેં તો એ બેઠો થયા અને મરી ગયો. હું શું કરું? ચક્કર ચૂક છું એનું શું કોણું નામ દેશે ઉપર? કોઈ બાપો નથી ઉપર. આવું નોંધારી વાતો કેવી કરે? નોંધારી વાતો કે ઉપર બાપો નથી ઉપર. રિહર્સલ કરવો પડે. રિહર્સલ કરવું પડે પછી નાટક માં ચાલુ થાય. અને એમાં ભૂલ થાય તો પેલો પગાર કાપી લે. આ કશું નવું થતું નથી. એન ઇન્સિડેન્ટ હેઝ સો મેની કોઝિસ, એન એક્સિડેન્ટ હેઝ ટુ મેની કોઝિસ. શું કહ્યું? Accident has too many causes. બસ એટલે કોઝિસ વધારે વધી પડે. એને આપણા લોકો એક્સિડન્ટ કહે છે. વસિન તો ગાડી આવી મારી નીકળી ગયો. વસિન અરે બહુ વસિન તો ચિંતા ના હોય. બધું ચિંતા શું કરું? પણ કઈ હકીકત પહેલાં કંઈ બનેલી છે ગપ્પું છે. ચિંતા પ્રમાણે કંઈ બની જતું છે. વસિન તો એટલે ચિંતા કરે શું કહે? હવરી બુદ્ધિ લે તો દુનિયામાં જીવી શકાય. જીવાય અને કામ થાય. હવરી બુદ્ધિ લઈએ તો દુનિયામાં જીવાય અને હવરી બુદ્ધિ લઈ ચાર પાર પંદર થી ગયા બધા કે પછી જતા રહે. પણ આ લોકો ભર્યા પછી રહેતા છે કે પછી ના રહે. અરે તો વડવાડ કરી નહીં પડાય. જૂનો પતાવવાનો છે. એને મળતા પેલા કઈ એકદમ ખરાબ હતા ના, એકદમ તો ખરાબ નતા, ક્વોલિફાઈ હતા. તેનું ફળ છે, તેના જે કાર્યો કર્યું તે ભાવના કરી તેનું ફળ છે અત્યારે, કે આ ડિસ્ચાર્જ થાય છે. એ સમજણ નહીં પડી દાદા, એ સમજણ નહીં પડી. હા નહી, પગ પહેલા થી ભાગ્યો તો અત્યારે નવો નથી ભાગ્યો, એ સમજાવો. એના ઉપર હજુ ઘણા વખત વિચાર થયા કરે છે ખરો. નિમિત્ત કોણ બધું બધું એનું વેદ છે. નવું નથી ને, આપડા લોકો ફ્રેક્ચર થયું તેને શું કહે છે, પડી ગયો વાગ્યું તેને શું કહે છે, લોકો ફ્રેક્ચર થયું તેવું કહે, ફ્રેક્ચર થયું ડાક્ટરો શું કહે, ફ્રેક્ચર થઈ ગયું એમ કે, ફ્રેક્ચર થઈ ગયું છે. ભગવાનની પાસે શું છે, થઈ ગયું હતું કલા આ તો ફ્રેક્ચર થાય તે મિનિટ થી સેકન્ડ થી સંધાવાની શરૂઆત થઈ જાય છે. એ સેકન્ડ થી જ લાંબુ આવે ને અંધાવાની શરૂઆત થઈ જતી, સમજે નહીં પડે દાદા, નથી પડી સમજે. ફ્રેક્ચર થયા પછી ફરી ફ્રેક્ચર થતું નહીં હોય ને, ના દાદા, ફ્રેક્ચર તો એક જ વખત થાય ને, પછી અંધાતું છે કે ફરી ફ્રેક્ચર થતું ના થાય, અંધાય જ. ચાર થી એક મિનિટ થી અંધાવા મારે થાય, તમને સમજાય વાત કરો જે દિનુભાઈ પૂછે છે. આ વાત તો બરાબર સમજાઈ, પણ આ જે ભગવાનના જે કારણો છે, કોઝિસ છે, તે કોઈ પણ રીતે નિર્મૂળ થઈ શકે ખરા? આ જે પગ ભાગ્યો એના જે કારણો છે, ખરું કે છે, કારણો ભાગી ના શકે, કારણો ની અસર ઓછી થાય આપણને. કારણો સારા કે ખોટા જે કઈ ભૂતકાળમાં આપણે પાડ્યા કે વીટ્યા, એ નિર્મૂળ થઈ શકે ખરા રૂપક માં આવતા પહેલા? ના, છે એવા જ ભાવે રે, છે એવા જ ભાવે રે. ફક્ત આપણે એટલું કરી શકીએ કે ઓળીન પાસે જઈએ તો આપણે ખુબ ગરમી બહુ લાગે, બહુ ગરમી, તો હોળી તો એના એ જ ભાવે રહેવાની, હોળી તો એના એ ભાવે રહેવાની. આપણે કશું ચોપડીને ગયા હોય ને તો બહુ ગરમી ના લાગે, બરોબર, સમજ પડે ને. બાકી હોળી તો એના તે ભાવે રહેવાની, હોળી એના એ ભાવે રહેવાની, તો એના ભાવ છોડે નહીં હોળી, નહીં તો હોળી જ ના કહેવાય ને. હોળી એના ભાવ છોડી દે તો હોળી જ ના કહેવાય, હોળી કહેવાય ને, જગત ને અસર જ ના કરે પછી. તો લોકો જાણે કે રસ્તો જડી ગયો, ભગવાન ની જરૂર શું છે, જેનો કિમ્યો ઉઘાડો થઈ ગયો, એ ઉઘાડો કિમ્યો થાય એવું નથી. પણ આપણે કશું કરી ગયા ને અસર ના થાય, બને ના બને, વરસાદ ધોધમાં જ પડતો હોય, પણ આપણે એવી છત્રી લઈ ગયા બરાબર છે. જગત બધું તોડી નાખે ને લોકો, બે ઇંચ નીકળી એટલે બધું તોડી નાખે લોકો, એક ઇંચ નીકળે તસ્કરી વાણિયા બાણિયા બધા થઈ જાય ત્યાંથી એટલે અમે નિરંતર બધા સંજોગો આપડા આ સંજોગો આવા છે એટલે આગળ આવું રીતે ત્યાં જઈએ આમ ક્યાં થઈ જઈએ કરીએ બપારો ના રે બહુ ટાઈમ પસાર કરીએ બહુ બફારો ના રે. ભૂપેન્દ્રભાઈ એવી રીતે પસાર કરે આપડા લોકો, ગરમી લાગે છે તાજુ કે તાવ ચડ્યો ઘરના માણસો કે છે લાવો તમે એટલે આપે શેક છે તાવ ચડ્યો ડાક્ટરો કે તાવ ચડ્યો શું તાવ ચડ્યો અને ભગવાન ની પાછા તાવ ઉતરે છે ભગવાન ની ભાષામાં તાવ ઉતરે કરવા મળ્યો નઈ વિકૃત આહાર શરૂ કર્યો હારો ભાવતો વિકૃત ત્યાંથી એમને ના કહ્યું હજી કે તાવ નો કારણ થઈ રહ્યો ત્યાંથી જ તાવ ચડે કેવાય તાવ જયારે એની મેરે જઈ રહ્યો ત્યારે પેલા કાઢવા માટે મહેનત કરે એનું પરિણામ શું આવે? તાવ જવા કરવા માટે મહેનત કરે તેનું પરિણામ ના, એ મહેનત એ જ નિમિત્ત છે ને. નિમિત્ત નહીં પણ દાખલા તરીકે જે જે સ્વાભાવિક જઈ રહ્યું છે તેમાં ડખલો ડખલ કરે નહીં, ડખલો ડખલ નહીં કરતા, જે સ્વાભાવિક જઈ રહ્યું છે ને તેની મેં જરૂરિયાત હોય તો હેલ્પ કરો કે તો વધારે પડતી આપણા લોકો કહી જાય શું કરે છે. આ તે ડખોડલની જ વાત કરું છું ને હું, એ તો બરોબર છે પણ આ તો મને એમ ત્યાં નવું છું કે ઉતરે છે એમ કે ના ગમે નઈ રાખે ને થઈ ગયેલું છે એના શોકે કરે છે ફરી આ તો એને પડગા છે ખાલી એટલે આપડે શું પહેરીને કપડો પહેરવું કરવું ને એવું પછી દેવું એ જોઈ દેવાનું ના પછી ભૂલન તે ભૂલન તેની પાસે જાવ કોણ ના પડે હે ભૂલન તેની જાય તો કઈ ના પડે ઇન્ડિયાની હોટલમાં જઈને ખરો પાણીની માગણી કરતી મને કહે છે ભૂલન હોટલ આપો કે ગરમ પાણી બરોબર ગરમ પાણી આપો ને ભૂલન વોટર આપો વોટર હું ભૂલન પાડો આગા પાછા પડી જાય એવું. એટલે હિસાબ થી બધું આમાં સમજવું, સમજીને બધું ગોઠવણી કરવી જોઈએ આપણે. વિવેક, એને વિવેક કહેવામાં આવે. બઉ છે, એટલી બધી રમતો છે, એટલી બધી છે. કુદરત ની રમત માં ત્રણ વેદન ના સંસાર જીતી જવા. એમાં બધું ભરી આજુબાજુ ચૂક્યા છે તો એને દુખ્યો લાગતો. આજુબાજુ પૂછે ભાઈ કેવા છે, તમે બહુ શીખ્યા એને પૂછે, તક બહુ આ વેદ ને લઈને છે બધું. તો આખો દાડો બળતરા બળતરા આપડી બળતરા વેદ ને લઈને છે. મેં તો બળતરા હોય ને બફારો બળતરા બધી જેને વેદ જીત્યો થઈ ગયો. આ જગત માં જીતવા જેવું શું તક વેદ. વેદ શું સમજી ગયો તું? ઉપયોગ એક જાગૃતિ છે. પણ કોઈ વખત ડિસિઝન લેવું પડે ને, કોઈ વખત ડિસિઝન જયારે લેવાનું થાય એ વખતે શું કહેશું? આ ડિસિઝન ગુસાતા હતા આપડે કેવું કે આમ તો આમ કરો એટલું. એ પણ આમ બે વસ્તુ દેખાતી હોય ઇક્વલ લેવલ ની, એમાંથી ડિસિઝન લેવું એ પછી તમારે પૂછી જવું, મને પૂછી જવું. જો આ ડિસ્ચાર્જ નું પણ એમાં મૂંઝવણ થાય છે ઘણી વાર, મૂંઝવણ થાય ઘણી વાર. મને પૂછાયેલો આવી રહે એમ. હા બરોબર, નહી તો બે ચીઠીઓ રાખી લેવાનું ઉપાડી લેવાથી. ને દાદા ને પૂછવું બરોબર રે, દાદા ને પૂછવું બરોબર રે. સોળ પાંચ 1989 રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સાંજે. એટલે મોટું થવાનું, મોટું મોટો કેટલા પગ મોટા પગ ત્યાં લઘુત્તમ પદ તો આ મોટું થવાની ભાવ નથી, મોટા થવાય નહીં એવું છે. મોટું થવાય નહીં, તમે લઘુત્તમ પદ માં રહો તો જ એનું ફળ મોટું થાય. એટલે વ્યવહાર લઘુત્તમ પદ માં હોય. આ સતીશ લઘુત્તમ પદ માં રહે તો પેલું ગુરુ સંપદ પ્રાપ્ત થાય, એટલે ગુરુ સંપદ પ્રાપ્ત ના થાય. આ તો ઊંચ શરીર પર પડે એવું. આજે ગુરુત્તમ લઘુત્તમ છે, જ્ઞાન તો અગુરુ લઘુ છે, અને ગુરુત્તમ લઘુત્તમ તો આખું રિલેટિવ નું જ છે ને. વ્યવહાર માં ગુરુત્તમ થયું નથી ને, સ્વભાવ જ્ઞાન દર્શન અનંતા ગુણ થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ જે વાક્ય છે તે કયું જ્ઞાન દર્શન? જ્ઞાન દર્શન અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું. જ્ઞાન જે દ્વારા એ જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ છે. જ્ઞાન પુસ્તક બહુ ધારણ બધું જ્ઞાન એ શુદ્ધ છે. દર્શન, દર્શન એટલે આપણે દ્રષ્ટિ બદલાવે. દ્રષ્ટિ હું સતી છું, અરમામાં છું, રૂપાળો છું, એ બધી દ્રષ્ટિ હતી એ ઉડી ગઈ. અને આ ખરેખર તેવો નથી, હું તો શુદ્ધાત્મા છું. અને આ વ્યવહારનું પોતાના જે ગુણો છે તેના પરમાનન્ટ ગુણો છે, કાયમ ના ગુણ છે. સાચી દવા એ જ્ઞાન છે. જે જ્ઞાન થી સંસાર સુધી જાય છે એ આત્મ જ્ઞાન છે. અને એ જ્ઞાન વપરાય છે એટલે કંઈક ના કહેવાય. આપણે ભરવાથી અનુભવ થયો કે કેવા સર પંખા પડતા હતા, કેવું બધું શું બદમાશ છે આપણાથી બોલાય કે ના બોલાય? આપણાથી બોલાય કે નહીં? એક કામ કર ને કાકી છે, કાકી કે દાદા માટે જ્યાં સુધી તમે કરો છો ત્યાં સુધી આત્મા એક અંશ રાખ્યો નથી. એક અંશ રાખ્યો નથી. જ્યાં સુધી જગત માં કઈ પણ તમે કરો છો એવું ભાન છે ત્યાં સુધી એક અંશ પણ આત્મા નો ત્યાગ્યો નથી. હું બોલતી જરૂર નથી એવી ભૂમિક રહેશે અને એકાદ બે ડિસાઈડિંગ કરી તેનો ઉપાય છે કે મહિલા તાપ નો ઉપાય નથી. અને હું કરું છું એ ભાન કોઈ દ્વારા આત્મા પ્રાપ્ત કરાવે નહીં. હું કરું છું કઈ પણ હું કરું છું એવું ભાન એ આત્મા ક્યારે પણ પ્રાપ્ત ના કરાવે. તારા લોકો શું કહે છે આત્મા ભગવાને કહ્યું છે કરતા છે કરતા ભોગતા ભગવાને કહ્યું છે તમે ના કહો છો. ભગવાને કહ્યું છે ચોપડવાની કહી દી છે તમે પી ગયા અને હું નિશ્ચય થી કરતા છું તે ભોગતા પદ નું ભાન છે કરતા પદ નું ભાન ગયું નહીં એટલે ભોગતા પદ નું ભાન છે એટલે કથા ઉભા રહ્યા છે. ભોગતા પદ નું ભાન ના હોય કથા જતા રહે કરતા નહી આ બધા તારું કોણ કરાય કોણ કરે તારે કઈ કરવું નહીં પડતું કઈ આત્મ સ્વભાવ નો કરતા છું બસ જ્ઞાન ક્રિયા જ્ઞાન ક્રિયા જ્ઞાન ક્રિયા નહી, જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા. ચાલો મારી તો જ્ઞાન ક્રિયા દર્શન દર્શન. તમે કરતા નથી ને એવા મનુષ્ય જોડે અભિપ્રાય આવી ગઈ જાય. કઈ વાત દર્શન કરજો બધી કરાય પછી થોડે મોત ભોળે ગયા પછી પરીક્ષા મારી તું કરનારો કોણ? પરીક્ષા જ્ઞાની પરીક્ષા તો નથી થશે. અજ્ઞાની પરીક્ષા નથી, જ્ઞાની ની પરીક્ષા થશે. મારે કોઈ લોકો કેતા હોય આ જ્ઞાની બેસે કે મળ જશે એટલે ખબર પડશે. મળ ઓછા થાય કે ના થાય? મળ ઓછા થાય કે ના થાય? અંતર શાંતિ થાય, આપણે ખબર ના પડે કે આ ખોટી જગ્યાએ ફસાયા છીએ. પડે ને પડે. આ તો પરીક્ષા કરવા જાય. હું એમની પરીક્ષા જ્ઞાની છે. જ્ઞાની પરમાત્મા કહેવાય. શું કહેવાય? દેહધારી રૂપે એની પરીક્ષા કરો તો શું દોષ દેહે ઉઠતો? પરીક્ષા કરતો આવડી જાય. પરીક્ષા બધું વિતરાગ જ છે. હવે કરે ને હવે લોકો પરીક્ષા કરવા જતા ફસાય છે. લોકો પરીક્ષા કરવા જતા ફસાય છે. ફસાય જ્ઞાની ને પરીક્ષા કરવા જાય અને પોતે ફસાય. તેથી અમે કહ્યું ભાઈ અમે તો જે માગો તે આપવા તૈયાર, મોક્ષ આપવા તૈયાર છે. એવું મળે બરાબર છે. આટલું બે ચાર હજાર માણસ ખાઈ ગયું એ લઈ ગયા. એટલો થઈ જશે. હવે નક્કી થઈ ગયું તને? નક્કી નક્કી કઈ અત્યારે તને કહેવા નહીં આવે કે અત્યારે તને પુસ્તક કઈ કહેશે નહીં. બરાબર છે. માટે હાજર છે તે કહે છે કે હાજર છે તે જ જવાબ દેશે. હા, તેથી પુસ્તકમાં તને લખ્યું હશે એટલું વંચાશે. હા, અને એમાં તને સમજણ પડશે તો તું વાંચી શકીશ. હા, નહીં તો એ નહીં સમજાય. હા, પોતાની સમજણ લઈ જાય. ઘણું વાંચીએ છીએ પણ નથી સમજણ પડતી. ઘણું વાંચીએ છીએ પણ મગજમાં ઉતરતું નથી. વાંચવું છે તો આત્મા પ્રાપ્ત કરવા માટે છે. એ તો સાધન છે. શું છે? સાધન. જો વાંચન અજ્ઞાનીનું જ્ઞાન હોય, અજ્ઞાનીનું પુસ્તક હોય, હવે અજ્ઞાની કોણ? શાસ્ત્ર જે જાણતો હોય આત્મા. શું? પોતાને જ્ઞાન થયું ના હોય, સંકેત ના થયેલું હોય. શું થયું? શાસ્ત્ર ની વાત બધી જાણતા આવે, એનું પુસ્તક વાંચવાન કરે ત્યારે દાડો ભરે. જ્ઞાની પુસ્તક વાંચે કપાળ તો વાંચે એટલો ફાયદો થાય કે ભાઈ શાંતિ રહે. અને આત્મા સંબંધ ના વિચારો આવે, વિચારો આવે. પણ તે તો કપાળ જેવું કહે છે કે પછી સજીવર મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે તે જીવને બંધન છે કે અને આમ અમારે હૃદય છે. બાવ પુસ્તક થોડી ગમતી હિંગી કરી કરે છે ને તો વાહન ને હિંગ ચોટી ગયેલી એવું હોય તો પાછ જાય નહીં પાછી પા એવું વાત મને પા લાગી જતા વાત પાટીદાર કરે ને ઉના અંધારો સાહેબ કામ જલ્દી કરો ને તો બહાર તાપ અને મહિલો તાપ તાપ નો તો ઉપાય બહાર હોય છે ને બધા કે છે એર કન્ડિશન બે કઈ પરિવાર હા ઉપાય તો હોય છે પણ સાહેબ એકલો નથી પાછો મહિલો તાપ બહુ છે ભારે છે બાર નો તાપ હોય તો ચલાયેલું પણ મહિલો તાપ ભારે છે એટલે મહિલો તાપ બાર નો તાપ થી જગત પીડે એવું છે તો મહિલો બંધ થઈ ગયો પછી રહી શું છે મહિલો કર્મ બંધાવે છે બાર નો તાપ છોડે છે બાર નો તાપ નિર્જા આપે છે અને મહિલો કર્મ બંધાવે છે નિર્જા તો બે તાપ આપે પણ બારલો બંધ કરે છે અને મહિલો સંવર કરે છે બાર નો બંધ કરે છે લોકોને તમારે છે તો અંદર તાપ ને એટલે બંધ પડે ને તારે અંદર છે ઠંડક ઠંડક બરોબર પૂરેપૂરી દાદા કેવી છે એર કન્ડિશન જેવી જ્ઞાનેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય ના ધર્મ પાળે કર્મેન્દ્રિયો કર્મેન્દ્રિય ના ધર્મ પાળે મન મન ના ધર્મ પાળે બુદ્ધિ બુદ્ધિ ના ધર્મ પાળે ચિત્ત ચિત્ત ના ધર્મ પાળે અહંકાર અહંકાર ના ધર્મ પાળે અને આત્મા આત્મા ના ધર્મ પાળે એવી અનુભવ ગોઠવણી છે પણ આ તો આત્મા છે તે મન ના ધર્મે હું શું કર્યું મને વિચાર આવે છે દેહના ધર્મ મને હું સદાસ છે તો ખાધું પીધું બધું ધર્મ પોતે આરોપ કરે આરોપ કરે ઇન્દ્રિય ધર્મ તે પોતે આરોપ કરે મેં જોયું મેં સાંભળ્યું વ્યવહારથી પછી બોલવું પડે પણ અંદર ખાણા જણ કે આ તો એમના જ ધર્મ છે મારે કશું દેવા દે શું વિચારવાનું છે આ મનનો ધર્મ છે શું અને આત્માને શું પણ જાણવું કે મનનો શું મને શું શું વિચાર્યું છે મને તેમ દેહનો સંદાસ કેમનો થયો આજે ન થયો બધું બધું જાણવું શું જાણવું જોવું ને પરામાં ન રહેવું એ આત્માનો ધર્મ છે પોતપોતાનો ધર્મ આવી જાય કશું રહેતું પણ આત્મા પ્રાપ્ત થયા પછી ધર્મ આવી છે કે તો આત્મા આપણે પ્રાપ્ત થઈ ગયો પછી હવે શું ડખોર પછી ડખો રહેતો ને મન મનના ધર્મ તો મન કુદાકુદ કરતું હોય આપણે જો નહીં અક્રમ વિજ્ઞાન છે રસ્તે જતા મળ્યું છે એટલે હોય બધું મેં તોફાન બધું જાત જતું નીકળે એનો વાંધો શું આપણને મનોધર્મ છે ને, ધર્મ છે. આત્માની વાત કરે ને, શબ્દો તો એના એ છે, પણ ભાવમાં ફેર હોય. શું ભાઈ? ભાવમાં ફેર હોય. ભાવ હવે એનું પરીક્ષા બધા ના હોય. શું ભાઈ? તેથી દરેક વાક્ય જુદું જુદું દેખાય, ભલીવાર ના હોય. સમજનાર કોણ રહ્યો? પોતે જ હું જ કેતી હતી કે આખો ડખો ને શાંતિ લાગે ને. વાતાવરણ એવું ઠંડક હતું ભાઈ, ત્રણ દિવસ નું. ત્રણ દિવસ નું વાતાવરણ ઠંડક હતું બહુ. ત્યાં તમે કહેતા હતા? હા, કીધું. પછી લેવાનું નહીં, દેવાનું કોઈ સ્વાર્થ નહીં એમાં. ફી નહીં, કઈ નહીં, ટેમ્પ ફી નહીં, ટેમ્પ નહીં, ટેમ્પે નહીં, ટિકિટ જોડવાની. પ્રેક્ટિકલ થાય તો સંસાર થઈ ગયો. શું થાય? હા, પ્રેક્ટિકલ સંસાર થઈ ગયો. થિયરટિકલ પ્રેક્ટિકલ સંસારી દરેક ચીજ માં લાગે. બુદ્ધિ બુદ્ધિવાદમાં, બુદ્ધિવાદમાં લાગે, જ્ઞાનમાં ના લાગે. જ્ઞાનમાં ના લાગે. જ્ઞાનમાં તો આમાં થિયર કઈ કામ ના થાય. તો જ્ઞાનમાં તો શું કે છે કે તમે એક્ઝેક્ટ જાણો કે છે અને સમજો. પહેલું સમજો ને પછી જાણો, એટલે ક્રિયા ની મદદ થઈ જાય. સમજો અને જાણો, અમલમાં મૂકવાનું નહીં. આ કરતા પદ નું ભાન મિત્રાબરી વાત બહુ જુદી છે. જ્ઞાન ની વાત બધી નોખી છે. આ બધું બુદ્ધિ માં થિયરટિકલ વિથ પ્રેક્ટિકલ, થિયરટિકલ વિથ પ્રેક્ટિકલ. એ તો એ જે બધા આપે ને તે તો બુદ્ધિ નું વાત ને બધું. આ બધો બુદ્ધિ વાત છે. આ બધો બુદ્ધિ વાત છે. જ્ઞાનવાદ હોય તો જ છે તે તો આગળ કામ થાય. ભગવાન નો જ્ઞાનવાદ હતો, ભગવાન નું જ્ઞાન. વિતરાગ વિજ્ઞાન એટલે જ્ઞાનવાદ. એટલે આ બધા એમની બુદ્ધિ થી, જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આત્મા અને હું એક આત્માની અનુભૂતિ કદાચ થાય નહીં. બુદ્ધિ એટલે જ જુદો, તદ્દન જુદો એમનો બુદ્ધિ. તદ્દન જુદો એનું અંબુદ્ધિ, આત્મા થી તદ્દન જુદો એનું અંબુદ્ધિ. અને જેટલી બુદ્ધિ સમય ગઈ એટલો આત્મા માં સમય હોય, અને બુદ્ધિ સર્વાંશે સમય ગઈ તો આત્મા માં સંપૂર્ણ તેરૂપ થઈ ગયો. આપડે એવું કેવા માંગીએ છીએ, બુદ્ધિ નું જતરિયા એટલે કઈ કાઢી મેળવી, કાઢી મેળવાની નથી. તમને સમજાયું છું કેવા માંગે છે? સમજાય ને. બુદ્ધિ જ્યાં સુધી જુદી છે ત્યાં સુધી આખો જુદો જ છે, જુદો જ છે. તેથી આ જૈન ધર્મ કોઈ ફાયો નહીં, કોઈ જ્ઞાન. બુદ્ધિ થી માપવા જાય છે, જુદો જુદો રહી. શાસ્ત્ર શાસ્ત્ર ની જગ્યાએ રહેશે, તું જુદો જુદો રહી. જ્ઞાન થી બુદ્ધિ જુદો રહે, જુદો જ હોય. બુદ્ધિ બધાને ઘટવા મળી. શું થયું છે? બુદ્ધિ ઘટવા મળી. હા, પેલા બે બુદ્ધિ ને ચાલતી ને. હા, બુદ્ધિ ઘટવા મળી. તમારે જ્ઞાની મળ્યા એટલે. હા, જ્ઞાની નથી મળ્યા. જ્ઞાની મળ્યા પછી તમારે જ્ઞાની એ કહ્યું કે બુદ્ધિ હિચકારી નથી. હા, એ માટે અમે અમૃત થઈ બેઠા. હા, એ વાત જ આ જે વાત છે ને, બુદ્ધિ હિસ્કારી નથી. આ વાત જ સમજવી બહુ મુશ્કેલ પડે છે. બહુ મુશ્કેલ. ઘરે ઉતરે નહીં. એ બહુ મુશ્કેલ પડે. કોઈ ઘરે ઉતરે નહીં. ના, એટલે આ કાળમાં જ આવી વાત નીકળે. બુદ્ધિ સર્વકાળે બુદ્ધિ હિસ્કારી છે. તમે કારણ કે સર્વ કાળ તમને કઈ બુદ્ધિ નથી જોઈ તમને બુદ્ધિ આ કાળ એકલો એવા આગળ બીજી બુદ્ધિ થઈ ગઈ ગુણ બદલાઈ ગયો એનો ના ના કાળ ના વિચાર થી મારે કેવું પડતી બુદ્ધિ કોઈ કાળ માં એવું કેવા નથી બુદ્ધિ ભગવાન ના શાસ્ત્ર ફ્રી થવા માટે મારે કેવું પડ્યું બુદ્ધિ એટલા માટે અમારે કેટલા વખત લખ્યું છે પુસ્તકમાં દાદા અભૂત બુદ્ધિ રહે છે દાદા